જ્ઞાન થી જુઓ તે જ્ઞેય દેખાશે. હવે અનંત જ્ઞેય છે, આ બધા જ્ઞેય છે. નિરંતર અંદર મનના જે વિચારો આવે છે એ સૂક્ષ્મ જ્ઞેય છે. મનમાં વિચારો આવે છે, બીજું બધું અંતર ઇમોશન ઉભા થાય છે, એ બધા જ્ઞેય છે. અને પોતે જ્ઞાતા રહેવાનું છે બસ. એ પરિસ્થિતિ ક્યારે આવે? અહમ બ્રહ્માસ્મિ, અહમ શાશ્વતો અસ્મિ, અહમ બુદ્ધો અસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એવું થાય ત્યારે એ તો આપણે અહીંયા આગળ ફરી તમે જ્ઞાનમાં બેહાડું અને પછી હું કહું એટલું 15 દાડા તમે ચાલો તો બહુ થઈ ગયું. 15 દાડા મારા કયા પ્રમાણે ચાલો ને ચલાય એટલું 15 દાડા અડચણ વાળું બિલકુલ અડચણ વાળું નથી. બધું ખાવા પીવાની બધી અડચણ ઉપર થી આવવાનું છે. તમે કેટલા વર્ષ જ્ઞાન અઢી વર્ષ તમે શુદ્ધાત્મા રૂપ થઈ ગયા છે. અનુભવ થાય છે એવો? હવે એ કાયમ અનુભવ રહ્યા કરે એમને. એમને આ કર્મ કોઈ અડતું નથી એવી પણ એમને ખાતરી થઈ ગઈ. તમને અડસ કર્મ કોઈ એ ખાતરી થઈ જાય. દીવા જેવી વાત, સ્પષ્ટ દીવા જેવી વાત. આ અક્રમ વિજ્ઞાન છે, આખું વિજ્ઞાન છે. અત્યારે કામ કાઢી નાખે એવું છે. નહીં તો કરોડ અવતારે નથી પામે એવું આ પદ. આ પદ કરોડ અવતારે પામી ના શકે. હું કહું છું ક્રમિક અને અક્રમ માં ફરક તો બરોબર વાત છે ને. એ કે છે ક્રમિક અને અક્રમ આ બે માં ફેર તો કે છે કે અરે ગુરુ કૃપા છે ને. ગુરુ કૃપા છે, ભગવાન ની કૃપા નો પાત્ર છે. અહીં તો અહીં તો ગુરુ જેવી વસ્તુ ના હોય ને. અહીં ગુરુ ગુરુ જેવી વસ્તુ ના હોય. ગુરુ એટલે તો કોણ? ગુરુ કોને કહેવાય? કે જેને ગુરુ કિલ્લી સહિત હોય તો એ ગુરુ તારે, અને ગુરુ કિલ્લી વગર હોય તો ગુરુ એટલે ભારે એટલે ડૂબે. શું થાય? ગુરુ કિલ્લી જોડે હોય તો તારે. બાકી અહીં તો ગુરુ ગુરુ નહીં જરૂર નહીં. ગુરુ તો તમારે લોકોને લોકોને ગુરુ કર્યા હોય ને તે મને કહે કે મારે છોડી દેવાનું. ના એ રાખવાના, એ તો વ્યવહારના ગુરુ તો જોઈએ ને. અહીં તો ભગવાન ની સિદ્ધિ કૃપા છે. 14 લોકના નાશ ની સિદ્ધિ કૃપા. સદગુરુ ની પીછાણ શું છે? સદગુરુ ની પીછાણ શું છે? સદગુરુ તો એવું છે ને, આ બધા ગુરુઓ છે એમાં સદગુરુ હોય નહીં. સદગુરુ તો જ્ઞાની પુરુષ હોય. જ્ઞાની સદગુરુ એટલે શું? જેને સદગુરુ તો સુગંધ આવે. આ તો બધા ગુરુઓ જ નહીં, આ તો બધા ત્યાગીઓ છે. આ બધું અવરું હવરું અવરા ને બધા હવરું કરે. શું થાય? અને સદગુરુ તો આ કાળમાં છે જ નહીં કોઈ જગ્યાએ. સદગુરુ મળવા તો બહુ મોટી વસ્તુ છે. સદગુરુ વગર બહુ જંજાળ ઉતરે કેમ? નથી તેથી આ બધું અટક્યું છે ને. અને આ તો જ્ઞાની નું પદ કહેવાય. આ સદગુરુ બદગુરુ ને જ્ઞાની એટલે પરમાત્મા 2000 રૂપિયા આવ્યા એવું આ પદ કહેવાય. આ તો છેલ્લી જાત નું પદ, અજાય પદ. આ તો કામ જ કાઢી લેવાનું આપણું છે. આ કઈ પંથર મંથર નથી કે એક નું ઉત્થાન કરે ને એક નું ખંડન કરે ને એક નું મંડન કરે એવો માર્ગ હોય. હા એટલે આ કામ જ કાઢી લેવાનો. હું કઉ છું કામ કાઢી લો. પછી આ પરબોટો ફૂટી ગયો પછી ખરાસ પાછો તેવું થયું. શું પરબોટો ફૂટી જવાનો પછી એવું એવું થઈ જાય ને. આ તો પણ અહીં અંદર ઉતરવા માટે યોગ્યતા જોઈએ ને. એના યોગ્યતાઓ ત્યાં સુધી એ વસ્તુ ની પીછા ખબર કેમ પડે કે કંચન છે કે પિત્તળ છે, હીરો છે કે કાચ છે? એ કે છે આપ તો આપો કૃપા કરીને, પણ એ અહિયાં છે તો ઉતરે નહીં. આપ આપો કૃપા કરીને આપો આપ, પણ અહિયાં છે તો આપ લેનાર જિલ્લાર માં ઉતરે નહીં. તો પછી એની ખબર કેવી રીતે પડે કે આ કંચન છે કે આ પિત્તળ છે? ના એ તો તમારે 24 કલાક મારા કયા પ્રમાણે ચાલવાનું. 24 કલાક ગળામાં કહું કે દરવાજા ખુલ્લા મૂકી દેજો એટલે તમારે ખુલ્લા મૂકી કેમ બેવા. પછી બિદાડવા આવે તો આવજો. પછી કોણ આવે? એટલે આ વિજ્ઞાન છે એટલું તરત ફળ આપનારું છે. તરત જ કેશ, ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ગ્રેન સોલ્યુશન. એટલે ભાંજગર જ નહીં બીજી, મન મન બધું વસ્ત થઈ જાય, મન વસ્ત થાય તો જ કામ થાય, ને તો કામ જ ના થાય ને. તમને થોડુંક સમજાયું કામ વાત? આટલી બધી ઉપાધિ સી રીતે આસ્તા આસ્તા વાત કરો તમારે, તમારી જોડે ભાઈ સારું શીખવાડ્યું હા. આ ઉપાધિ ના સંગ્રહ સ્થાન માં આસ્તા આસ્તા વાત કરો, તો એક બિઝનેસ ટ્રીક છે. રાજચંદ્ર શું હતા તેને ઓળખે ને તો કલ્યાણ થઈ જાય. રાજચંદ્ર શું હતા એવું એવો એક પણ મહાત્મા મેને રાજચંદ્ર ઓળખ્યો હોય? તમે રાજચંદ્ર ભગવાન ઓળખ્યા? કઈ ખોટા એવું નથી કેતા. પોતાને જો રાજચંદ્ર એ પોતે કહેતા હોત ને તો એવું ના કહેત કે આ જાતે જે મહાવીર જાતે આવેલા છે, પેલા ભૂતકાળના વર્તમાન ભૂતકાળના મહાવીર ને ભૂલી ને વર્તમાન કાળના મહાવીર પાસે આવો એવું ના કહેત. એટલે ભૂતકાળનો મહાવીર એટલે આ જે ફોટો છે અત્યારે ચિત્ર અત્યારે મૂર્તિઓ છે એમને છોડી કે છે અહીં વર્તમાનના મહાવીર પાસે આવો. શું કે છે એનો અર્થ સમજ્યા તમે? તમે તો આ ભૂતકાળ ના મારી ને પાછળ પડ્યા હતા તેના તેજ પાસે, તેના કરતા મારી શુક્રવાર ભર્યો તમારો શુક્રવાર ભરે ને એને શનિવાર થાય નહી. એવરી ડે ફ્રાઈડે, એવરી ડે ફ્રાઈડે, એવરી ડે ફ્રાઈડે સેટરડે થાય નહી અને કેલેન્ડર વગો ભાઈ ને કૃપાળુજી નો માર્ગ એટલે શું કેવા માંગે છે? જય સચિદાનંદ. એ કે છે કશાય નું નિવારણ કરો. શું કે છે? કશાય નું નિવારણ કરો. થઈ ગયું થોડું ઘણું જાય છે ખાય ચાલુ થાય ખરું? ઘણો પ્રયત્ન કરો છો ઠંડા છટકી પ્રયત્ન ચાલુ થાય એવું અટકેલા નથી ને પ્રયત્ન કરો છો તમે? યાદ છે ઠંડા છટક્યા પછી પ્રયત્ન નહીં ચાલુ થતો? બોલાવું પડે તમને ડાક્ટર કહેવા નિમિત્ત ને બોલાવું પડે ફાંકી ફાંકી પડે એવું છે ને દબાવ જેવું પુરુષ થઈ જાય. અમે શું કહ્યું કે બીજું કઈ શોધ માં માત્ર એક સત્પુરુષ મેં કરીને તેને શરણ તમારો મોસર ભાવ પછી જો મોક્ષ ના મળે મારી પાસે લઈ જઈ ગયા એવું એમને રચના આપી દે. એના કરતા કૃપાળુ જન હેલો છે કે બસ વાંચ્યું તો અધ્યાય કર્યો હોય જવાનો છે. કૃપાળુદેવ આખો જૈન ધર્મ સહેલો કરી આપ્યો કે ભાઈ આ બધા આ બાહ્ય કર્મ ને બાર બાજુ મૂકી દે એમને કહ્યું દીધું અને સહેલો કરી આવ્યો. શું એટલે પછી સહેલો અર્થ એવું કહે અમને આવું પડી રહ્યું કસાય જાય અને ધર્મ કયો ભગવાન? શું કહ્યું છે? કસાય જાય અને ધર્મ. સભાજી કસાય ગયા છે નહીં ગયા હોય? પથક ગયા હોય એમ તો ના કહી શકાય. એના પુસ્તક પછી લાગતી સમજ પડતી નથી ને તમને? કેટલા પછી પુસ્તક વાંચો છો? આપણે વાંચીએ એક વસ્તુ છે અને પ્રેક્ટિકલી ઉતારવું એ બી અલગ વસ્તુ છે ને. એટલે કાઢવા ખરા ક્રોધ માન માં કાઢવું છે. કાઢવા તો છે જ, કાઢવા ઉપાય નથી. શું હજાર સાહેબ બેન કૃપાળુ તો માર્ક બતાવીને ગયા, કૃપાળુ શું કરે? કૃપાળુ તો એવું કહેતા કે અમે છીએ હાજર છીએ, તો હવે તમારું કામ કાઢી લો, પછી તમે માથા ફોડશે તો કશું બનશે નહીં. આ ફોટા પાસે લાખ અવતાર માથા ફોડો નહીં, તેના કરતા મારી ના ફોટા પાસે ફોડો તો હારો, કારણ કે અમને કરતા ઊંચા કહેવાય. હા, ફોટો કોને લાભ કરે? એ કૃપાળુ દેવી જોડે બેઠા હોય, જોયા હોય, એમને જોયા હોય, અગર તો એકાદ શબ્દ પણ આરાધન કરેલો હોય તો એ ખોટું કામ કરે, નહીં તો ખોટું કામ કરે નહીં. અમે ના કહીએ છીએ, અમે કહીએ કે જેને આરાધન કર્યું એટલા ખોટા રહેવા દે, જે ફોટા આપશો નહીં કે એનો અર્થ નહીં. અને શું કરવાના આવા ફોટાઓને? આડકાનો માળો, શાનો માળો? હા, અમે એક ક્ષણવાર આ શરીરમાં, એ એમ પટેલના શરીરમાં હું ક્ષણવાર રહેતો નથી, પાડોશી તરીકે રહીએ છીએ નિરંતર. એક ક્ષણ વાર રહેતો નથી. આજ 20 વર્ષથી આ જ્ઞાન થયું ત્યાં બે છૂટા કાયમ પાડોશી તરીકે રહે છે, કારણ કે અને મારો માલકી ભાવ ઉડી ગયેલો છે ને, માલકી ભાવ ઉડ્યો ત્યાંથી જુદું પડી ગયું. શું થયું? આખો માલકી ના દસ્તાવેજ, ના દસ્તાવેજ કેમ ક્યાં છે? તમે લાવા ફાડી આલો કે નહીં ફાડો? આપણે દસ્તાવેજ પંપના પૈસા પાછા આપીશું, એનો અમને પંપના પૈસા જતા કેટલા કાકી આવ્યું છે આવા? કેટલી ગુનેગારી હડે? આ અમારા માસી આવું, અમારા પોઈ, મામી સાવું, અમારા ફરણ સાવું, કેટલી સાસુ, કેટલી કાચી મામી બધું વર્ગી પડે. એક ધણી એનું કરવા જઈ ભાઈ, કેટલું વર્ગણ થવાથી ભૂતા બધા તમે બોજો નહી તમે કશો? સમાધિ છે નિરંતર, નિરંતર સમાધિ કઈ રીતે આપડે સમાધિ જઈ ફક્ત આમાં ઘણા ઘણા સમાધિ રહેતી તમને રહે છે સમાધિ કાયમ સમાધિ નું જ્ઞાન છે યાર, નિરંતર સમાધિ. અને મહાવીર જેવી સમાધિ રે, કેવી રે? આના 115 યાત્રા ગયા હતા ને, મતભેદ જ નહીં કોઈને, મતભેદ જ નહીં ને. અને કોઈ હું આ જૈન ધર્મ નો છું, કોઈ વૈષ્ણવ ધર્મ છું, એવું ગણે નહીં કે છું. અને ઘર ભર બધું ભૂલી ગયેલા, કેવું તારીખ વારે ભૂલી ગયા, બધા ભૂલી ગયા તારીખ વાર. આ તારીખ રીતે બધા પૂછી પડે. તમે આયા નહીં, બહુ મજા આવે. તમે આયા ને ફરી વાર ક્યાં આવજો, પહેરી દેજો. ઔરંગાબાદ આવીશ કે છે, ઔરંગાબાદ આવીશ કે છે. આ અમે શું કરીએ છીએ, પછી કરીને ખાઈએ. કેવું કેટિકેટ નું ભૂત કેટલું બધું પચવે? કેટિકેટ નું ભૂત માણસ પચવે કે ના પચે? બહુ પચે પચે કરે. હા, અમારો એક ભત્રીજો હતો ને, ચિંતા પડ્યા લોકો નવરો પોતાના વિચાર જીવનમાં એમ થયું, મને કોઈ જોશે એટલે કોઈ નવરું નથી. હવે ના ચિંતામાં પડેલા લોકો છે, પોત પોતાની ચિંતામાં હોય છે. જ્ઞાની પુરુષ એકલા જ છે તે બધાની ચિંતામાં પડેલા, એકલા તો જોતા જોતા જાય છે, બાકી બીજા બધા ઓની ચિંતામાં પડેલા. ૭૭/૭૨ રસિકભાઈ નારીચાણી ને ત્યાં અંધેરી You see, when you talk about ahankar... Ahankar, what's your name? No, no, no. All these relative are temporary adjustments. And you are permanent. And you are permanent. Realize yourself. Then aapko sachcha sukh milega. Nahi to ye sukh hai nahi, ye to kalpit sukh hai sab. Jo sukh ke piche dukh aata hai, wo sukh hai. Waqai. Aur sachcha sukh આપણા ખુદ કા ખુદ કા સુખ નીકળે સ્વાભાવિક સુખો કારણ કે સનાતન સુખ છે કદી જતા નહીં કોઈ ગાને દેવે તો નહીં જાય ચડી જાય One has to exist on this earth only from relative point of view. That is for others. Thank you. What do you think? Satya Sukh is a relative statement. If it is Satya Sukh, it is a relative statement. This one, if it is Sukh, if it is Sukh, if it is Sukh, if it is Sukh, if it is Sukh, किसी और का डिमांड इतना ज्यादा है સાચું સુખ એ પણ રિલેટિવ થઈ ગયું ને મને આટલું આટલામાં સુખ લાગે તો કોઈને આટલા બધા સુખ લાગે સત્તા સુખ રિલેટિવ હોતા નહીં અને ધીરે ધીરે સત્તા કભી હોતા નહીં પણ સત્તા સુખ એ સુખે કાયમ કા ખુરશી ટૂટ જાય તો દુઃખ હોતા એ સુખ નહીં રિલેટિવ હૈ અચ્છા હૈ વહાં તક ઠીક લગતા હૈ ટૂટ ગયા દુઃખ હોતા હૈ એ સુખ નહીં સુખ તો અંદર કા હૈ અંદર પોતા ખુદ કા હૈ હમ 20 સાલ થી સુખ માં રહેતા હૈ કભી ગયા નહીં રાત દિન ફિર ગાલી દે તો નહીં જતા માર મારે તો નહીં એસા સુખ આપકી ભી અંદર હૈ કે વો પસંદ નહીં આપકો લગતા લગતા वो इसकी तलाश करता रहा वर्ल्ड का सब साइंटिस्ट हो वही चीज की तलाश करता है मगर किसी को बनते ही नहीं वो ज्ञानी तो साइंटिस्ट बनने जा रहा है ये पर साइंटिस्ट बनना चाहिए हम कहते हैं हम साइंटिस्ट वो साइंटिस्ट को हम आगे के जो सूझ चाहता है ना तो हम दे देंगे और आध्यात्मिक साइंस में जो आगे को बात चाहता है सब देंगे और सब साइंटिस्ट वर्ल्ड का साइंटिस्ट सब बिगड़ा हो जाएगा तो हम सब बात बता देंगे वो मन मन का उत्पादन कैसा हो गया मन कहाँ से होता है बुद्धि क्या है सीधे बुद्धि एगोइज्म क्या है सब बता देगा समझ गया और एक सुख, एक सुख आपको बता देंगे एक दिन। There's one thing about sutta, that when he starts talking about gyan, આપણે જોઈએ છે રિયલ ખોલવા માટે રિલેટિવ ઉપર ચાલે છે, તો અહીંયા આગળ રિયલ ની વાતો બધી છે, એટલે આ બધા રિલેટિવ વસ્તુ કામ કરે ને, રિલેટિવ એટલે સ્ટેન્ડર્ડ, સ્ટેન્ડર્ડ સ્ટેન્ડર્ડ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ નહીં, સમજ પડી ગઈ, થોડા વાતચીત માં થઈ ગઈ, સમજ પડી જ ના પડી, પોતાને જરાક ભૂલો કરવાનું યોગ લખેલો એમ, કાકાનો કંટાળો આવે ત્યારે સાચી વાત માને નહીં, સાચી વાત શું કરે, બીજી વાત જ માને, બાકી હિતકારી માણસ એમાં બે મત નહીં, પણ જગ્યા ને બોજા રૂપ ના લાગે, જગ્યા જગ્યા એને જ કંટાળે, એને પોતાના બોજા રૂપ કંટાળો ના હતા, એટલે હું તૈયાર થયા નથી, નહીં તો આપણે બધું અનંત જગ્યાઓ ક્ષેત્ર ને પાર નથી, અનંત ક્ષેત્ર છે, અનંત છે, બહુ છે પણ એનું જ્ઞાન ઘણું છે દાદા, હા એ જ મુશ્કેલ છે, બુદ્ધિ કઈ ત્યાં કલ્યાણ થઈ જાય, પછી બુદ્ધિ રખડાવવા માં આવી હશે, હા એ જ રખડાવવા માં, તારી બુદ્ધિ બહુ છે ને, જાત ચાલુ થઈ જાય, બધું લોક નો અનુભવ કરતો, એ વાક્ય અહીંયા આગળ આવી ગયું, બીજા બધા બરાબર છે, સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ એને જાણવી, બીજી વસ્તુ દુનિયામાં જાણવા જેવી વસ્તુ સ્વસ્વરૂપ ને, તમે એક મત છો કે બીજા મત માં છો, એક જ મત માં છે, એક મત માં છે ને, આપડે બે એક મત છે, બીજો એક મત, તમે શેમાં છો, અવસ્થા મળી ને નિત્ય અવસ્થા ને નિત્ય સત્ય માની લે છે, નિત્ય અને સત્ય માની લે છે, નિત્ય સત્ય માની લે છે, એ અવસ્થા ને નિત્ય માની લે છે કાયમ ની, અને તે સત્ય અને બીજા કરે છે, અદર કામ ના ગુણ સ્કૂલ છે, આ દુનિયા કોને બનાવી છે, આ દુનિયા કોને બનાવી છે, આવડું બધું કેટલી ઉંમર થઈ આપણે, 36 વર્ષ, હું એવું બોલાવ્યું ભાઈ, એક સાલ માટે અહીંયા, એક સાલ માટે થયેલું, દસ વર્ષ માટે થયા, દસ વર્ષ વિધિ કરાવવાનું, શું કહ્યું કે એક પળ પણ માટે આત્મા થઈને આત્મા બોલ, ખરા ખરા હજી ફર્યા, ખરા એ કેમ જતા નથી, એટલે તો મુસીબત પડે છે, એટલે તો મુસીબત પડે છે, એટલે તો દુઃખ પડે છે, કેમ જતા નથી, ખાલી કરતા નથી, પુરુષાર્થ ઓછો, પુરુષાર્થ એ કરોડ પુરસાદ ઓછો થાય, કરું છું ખબર નથી, ઘરું ઉગાડી હોય તો એમ જમી જાય છે, આજે એમ બેભાન પણ આમ જમી જાય છે, અમને આ સમજી જમાડે છે, બસ એટલું જ છે, આ સમજી જમાડે છે, બોલે દાદા બધા બોલા કરવા દે જલ્દી ને, 18/12/78 દાદા દર્શન ગમે છે શું ઉપરથી ઉપરથી એનો રસ્તો શું પોતાને શું પસંદ પડે છે એ ઉપરથી એ રસ્તો કયો પકડ્યો છે એ હાથમાં આવી જાય બધા અનેક જાતના રસ્તા છે અહી તો એક રસ્તો નથી અનેક રસ્તા જેટલા ભેજો છે ને એટલા રસ્તા છે જેટલા ભેજો છે ને એટલા રસ્તા છે કે રસ્તો એક નથી રસ્તો એક વિતરાગો નો છે ફક્ત એ એક જ રસ્તો છે બાકી બીજો રસ્તો બીજા બધા ભેજો છે એટલા બધા અને તે બધું બુદ્ધિમત છે કેવું છે બુદ્ધિમત સંચાલન છે બધું અને રઝળપાટ કરાવનારા છે બધા એક આ વિતરાગો નો મત એકલો છે ભાઈ છે જેટલા મગજ એટલા માર્ગ દરેક જુદી હોય અહીં બધા બેઠા છે ને પણ બધા જુદા જુદા પણ આપણે અહીંયા તો જુદી વસ્તુ છે પણ બીજે બધા ચાર જણ બેઠા હોય ને ચાર જણ મતભેદ પડતા વાર ના લાગે મતભેદ પડે એમ શું કારણ માર્ગ બધા જુદા છે બધાના માર્ગ જુદા છે માટે મતભેદ પડે શું મતભેદ ત્યાં જોયેલો ને જોયેલો હે ઘણા જોયા નહીં ઘણા મતભેદો પુષ્કળ મતભેદો છે મતભેદ હોય બધું રજળપાટ છે જ્યાં મતભેદ છે ત્યાં રજળપાટ છે મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા દાદાજી બધા માર્ગો અંતે તો એક જ જગ્યા ભેગા થાય છે માર્ગ ભેગા થતા નથી કોઈ જગ્યાએ બધા માર્ગ એક જગ્યાએ ભેગા થતા હોય ને તો બધા માર્ગ ઇક્વલ છે કેવાય શું કેવાય બધા સરખા છે એમ કેવાય શું બધા ભેગા થતા એક માર્ગ બીજા માર્ગ નો હોધો મેળવી આલે છે જો પોતે ઊંધો ના ચાલે તો જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ હોય તેમ સેકન્ડ સ્ટેન્ડર્ડ નો હોધો મેળવી આલે સેકન્ડ સ્ટેન્ડર્ડ માં લઈ જાય એવી રીતે સેકન્ડ વાળો થર્ડ માં લઈ જાય થર્ડ વાળો ફોર્થ માં લઈ જાય શું એવી રીતે ડેવલપમેન્ટ છે બધા માર્ગ જુદા જુદા નથી આ માર્ગ ને એ પણ પુનર્જન્મ સમજે પુનર્જન્મ સમજે નહી તે અધ્યાત્મ ને લાયક નથી અધિભૂત ને અધિદય ને માટે લાયક છે અધ્યાત્મ ને લાયક જ નથી એ લોકો ને જો એમની અધ્યાત્મ વાણી હોય ને તે સ્થૂલ છે શું છે સ્થૂલ છે સ્થૂલ અને એને આપડે સૂક્ષ્મ માં લઈ જઈએ આપડે એ લોકો પુનર્જન્મ શું છે તે જ એમને વિચાર નથી આવ્યો એમને વિચાર જ નથી આવ્યો તો એમને દુખે ના હોય આ હિન્દુસ્તાન ના લોકો જે દુઃખ છે એમને દુખે ના હોય જેમ આપણે કઈ તમારા ઘરમાં બાળકો હોય 4-5 જણ આવડો આવડો હોય એને કઈ દુઃખ હોય છે ના બિલકુલ દુઃખ હોતું નથી અને જે દુઃખ હોય છે તારે દુઃખ આવતા રડે છે પછી પાછું કશું નહીં એને દુઃખ નથી હોતું કેવું નથી હોતું જેમ નિરંતર દુઃખ એટલે વરિજ નું દુઃખ વરિજ વરિજ નું એને દુઃખ કહીએ છીએ આપણે તે આ બાળકોને વરિજ નું દુઃખ નથી હોતું એ રીતે એમને વરિજ નું દુઃખ નથી હોતું તો અધ્યાત્મ નું ડેવલપમેન્ટ કરવા માટે જ વરિજ છે વરિજ હેલ્પિંગ છે એટલે કાયદો એવો છે જેટલી બુદ્ધિ વધે એટલો બરાબર વધતો જાય આ પલ્લામાં જેટલું બુદ્ધિ વધે એટલા પેલા પલ્લામાં બરાબર વધે જેટલી બુદ્ધિ વધારે એટલો એટલો મેન્ટલ સંઘર્ષ વધારે હોય. હા, તે પણ અધ્યાત્મક બુદ્ધિ, અધ્યાત્મક બુદ્ધિ, બુદ્ધિ વધે એટલો પેલો પુરાવો વધતો જાય. વિપરીત બુદ્ધિ ને તે અધ્યાત્મ બુદ્ધિ કહેવાય છે. આગળ વધવાના માટે જ વિપરીતતા છે. શું છે? વિપરીત ને સમ્યક, સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. સમ્યક બુદ્ધિ તો જ્ઞાની પુરુષ કે અગર એવા મહાન પુરુષ ની હાજરીમાં સમ્યક બુદ્ધિ થાય, સમ્યક થવી પડે. કે સમ્યક બુદ્ધિ, બાકી વિપરીત જ બુદ્ધિ હોય. જેને કૃષ્ણ ભગવાન વ્યભિચારની બુદ્ધિ કહી છે, તે અધ્યાત્મમાં અહિત કરે, સંસારમાં અહિત કરે, એમનામ વિપરીત બુદ્ધિ. અધ્યાત્મમાં અહિત કરે અને સંસારમાં હિત કરે, એમનામ વિપરીત બુદ્ધિ. સમ્યક બુદ્ધિ સંસારમાં હિત કરે, અધ્યાત્મમાં હિત કરે, એમનામ સમ્યક બુદ્ધિ. એટલે ફરીન વાળા પછી ફરીન વાળા આપડે બાળકો જેવા છે. આપડે બાળકો જેમ મજા કરે છે ને, અને પછી રમકડું રમકડું છૂટી જાય તો રડે છે ખરા, પછી નવું આવતા હશે છે ખરા, પણ એને વરિત જેવી વસ્તુ નથી. એવી રીતે છે ત્યાં આગળ. શું છે દાદા? જીસસ જે ક્રાઇસ્ટ ને જે થયા છે, જીસસ ક્રાઇસ્ટ, સંત ઓગસ્ટીન, સેન્ટ જ્હોન બધા, એ લોકો તો મને લાગે છે ત્યાં સુધી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા ખરા કે નહીં? ક્રાઇસ્ટ ભગવાન પછી સેન્ટ જ્હોન એ બધા જે થયા, ત્યાંના બધા જે થઈ ગયા સંતો મોટા મોટા, એ તો બધા ઉચ્ચ કક્ષામાં ગયેલા ને. તે બધી દિવાલ વાંડીઓ એમની, એમની દિવાલ વાંડીઓ એમને. જીસસ ક્રાઇસ્ટ નું જીવન ચરિત્ર તો બહુ અદભુત છે, અને એમના ઉપદેશો છે ઘણી વેદાંત અને બિલકુલ મળતા આવે છે. બરોબર છે. માય ફાધર એન્ડ આઈ આર વન. બરોબર, પણ તો એ પુનર્જન્મ છે ને તો સમજ્યા. શું કહ્યું? હા, ધેટ્સ રાઈટ. એ વાત ખરી છે. બહિર્બુદ્ધિ હોય, ભૌતિક, બહિર્બુદ્ધિ હોય. એ ડેવલપ જ નથી ને. મુસ્લિમો જ છે તે પુનર્જન્મ ક્યાં સમજે? હા, પુનર્જન્મ એટલે મોટા મોટું ડેવલપમેન્ટ છે. પુનર્જન્મ જે સમજે છે, જે આપણા ગુજરાત હિન્દુસ્તાન લોકો સમજતા નથી, પણ અજ્ઞાનતાથી પણ માન્ય છે. આ લોકોને સમજમાં આવી ગયું છે, બીજાને સમજાવી ન શકે. બીજાને સમજાવી શકાય નહીં, પણ આમના પોતાના સમજમાં આવી ગયું છે કે આ ખરેખર છે જ. એટલે ફર્સ્ટ ડેવલપમેન્ટ થી લાસ્ટ ડેવલપમેન્ટ છે આ ઇન્ડિયન વે. ફર્સ્ટ ડેવલપમેન્ટ માનો કે આફ્રિકન કે એવા સીધી લોકો હોય તો આ લાસ્ટ ડેવલપમેન્ટ આ છે, બીજા વચ્ચેનું ડેવલપમેન્ટ. એ વાત ખરી છે. અને આપણે અહીં તો ડેવલપમેન્ટ મજૂર માણસે માણસે જુદા છે. કમ્યુનિટી તરીકે હોય, અને અહીં તો માણસે માણસે જુદા. ડેવલપમેન્ટ ઉચ્યું, પણ અત્યારે સંજોગો કલયુગ ના છે, દુષ્મકાળ ના છે ને, એટલે વિપરીતતા ને પામેલું છે. કેવું? વિપરીતતા ને પામેલું. હા, આપણા લોકો વિષય ને, વિષય ને લાત મારે છે. શું કરે છે? વિષય ને લાત મારે છે. એ આરાધના કશાયો નહી કરે છે. કેવી કરે છે? કશાયો નહી. હા, કામ ક્રોધ જેવા કે. હે, ડિઝાયર, કામ, લસ્ટ, કામ, ક્રોધ, લોભ, કામ, ક્રોધ, માન, લોભ, માયા, કપટ, એની આરાધના છે આ લોકો ની. વિષયો ને લાત મારે છે. હા જી, ના છૂટકે વિષયો. જો પેલું બોલતું હોય નહિ તો વિષય ની એમને પડેલી નથી. અને એ લોકો કસાય છે જ નહીં, એમને તો ફક્ત આ વિષય જ છે. શું છે? એમને વિષયો જ છે. નહીં, વિષયો જ એમનો મૂળભૂત મુદ્દો છે. અમે આરાધના જ વિષયો છે. અમે આરાધના કસાયો છે. તો ગમે એટલા ઘેર વિષય ભોગવવાનું સાધન હોય આખો દાડો કમાવામાં કમાવામાં રખડતો હોય. કેવું ક્યાંથી પેલું કરું ને ક્યાંથી એ કરું ને તેમાં તેમાં એની બે જાતિ ભાવના હોય, મારું મારી કિંમત વધે, મારું નામ ના વધે, કીર્તિ હોય કીર્તિ વધે, તો અને લોભે હોય તે લોભે કીર્તિ વધે એના માટે હોય. તો સમજાય ને, અને સંપૂર્ણ લોભ કોને કહેવાય, કીર્તિ બીતિ ને આશા ના હોય તેને સંપૂર્ણ લોભ કહેવાય. તો અને જયારે કસાયો પછી કસાયો જ બાળનારા છે, બાળનારા આ બધા આપણે બહુ જે દુઃખ છે ને એ કસાયો જ બાળનાર છે. બહુ બાળે એટલે માણસ કાં તો અધોગતિ માં જતો રહે કે કાં તો ઉર્ધ્વગતિ માં રસ્તો ફરી કાઢે, શોધન થાય શોધન થાય. પણ આ કાળમાં શોધન થવાના ઓછા બધા સાધનો નથી ને, શોધન આમ દેખાડનારા નથી ને માણસો, માણસ દેખાડનારા નથી ને, દીવા દરિયો નથી ને. દાદાજી અત્યારના હમણાં છેલ્લા પાંચેક વર્ષના અંદર અધ્યાત્મ તરફ એક જાતની ગતિ થતી લાગે છે, એ શું સૂચવે છે? છેલ્લા પાંચ વર્ષથી લોકોમાં અધ્યાત્મ તરફ ની ગતિ વધતી જાય જાય દેખાય છે, વધતી દેખાય છે. હા તો એ શું સૂચવે છે? ના એ સૂચવે છે બરોબર છે, એ કઈ હાવ ખલાસ નથી, આપણે ઘટતી દેખાય છે, વધતી દેખાય છે એનું શું કારણ છે? હાવ ખલાસ થઈ ગઈ હતી અધ્યાત્મિક વૃત્તિ, હાજી હા એટલે વધતી દેખાય છે. આ પ્રમાણ કઈ વસ્તુ નથી એના એના કાળ ના પ્રમાણ માં, પણ પેલી હાવ ખલાસ થઈ ગઈ એટલે આપણને લાગે કે હોવા તો બહુ વધવા મળે. અને બીજું એ કે આ દુઃખો એટલા બધા વધવાના છે કે અધ્યાત્મ વૃત્તિ માં જ લોકો આયા છૂટકો, એટલા બધા સંસારિક દુઃખો ઉત્પન્ન થવાના છે કે ભયંકર દુઃખો માંથી હજુ આમાંથી નીકળવું મુશ્કેલ પડશે. અમુક જણા એવો મત છે કે સત્યયુગ તરફ પ્રયાણ થઈ રહ્યા છે, એટલે કે મટીરિયાલિસ્ટિક થિયરી લોકો છોડી અને સ્પિરિચ્યુઅલિઝમ થઈ રહ્યા છે, એ શું બરા એ શું ખરી વાત છે? શું કહે છે? એમ કે છે કે કેટલાક લોકોનું એવું કહેવું છે કે ભૌતિક તરફનું લોકોનું વલણ એકદમ ખલાસ થઈ જવાનું છે, એવું કહેવું છે, તો એ વાત સાચી છે? ભૌતિક તરફનું જે લોકોનું વલણ છે એ ખલાસ થઈ જશે. ખલાસ થઈ એમ આ ભૌતિક એટલું બધું દુઃખ દે છે કે આના તરફ વૈરાગ્ય જ આવી જશે બધા, નહીં તો વલણ છોડેલા નથી પણ આ દુઃખ એવું દેશે એટલે એ સત્યયુગ કહેવાશે. એને સત્યયુગ કહેવામાં આવે છે, એને સત્યયુગ કહેવામાં આવશે. લોકોને પછી જે યુગ કહેવાય કે જો પલટો આવશે, સત્યયુગ તો ઘરે આ ફરી આવે નહીં, પણ આ કલયુગ નો સત્યયુગ એટલે પલટો આવશે. કલયુગ માં જે ના દેખ્યું હોય એવા સુંદર સુંદર વિચારો દેખાશે. એટલે સત્યુગ ના કહેવાય પણ લોકો ભલે કહી શકે, અને કારણ કે જે કલયુગમાં આવો વિચારો ના હોય ને, આજે આજે જે ડેવલપ બુદ્ધિ થઈ રહી છે, આજે મનુષ્ય ની ડેવલપ બુદ્ધિ થઈ રહી છે એવી 10 લાખ વર્ષ નો કોઈ દાડો કોઈ વખત નથી. આ બુદ્ધિ વિપરીત થઈ રહી છે, પણ વિપરીત બુદ્ધિ પણ ડેવલપ હોય છે ને, તેને સમયક થતા વાર ના લાગે, પણ પેલા બુદ્ધિ ડેવલપ નથી. એ માવી ના વખત માં ગમે તે વખત માં પણ બુદ્ધિ ડેવલપમેન્ટ નથી. અમુક જ માણસો ડેવલપ કરા, બીજા બધું જ કાચો થયો. એટલા માટે બહુ તપસ્યાની જરૂર હતી, આત્મ સાક્ષાત્કાર મેળવવા માટે ઘણી લાંબી લાંબી તપસ્યાઓ કરવી પડતી, એનું કારણ એ જ હતું ને? એ જ હતું. અત્યારે બહુ તપસ્યા ના કરી, અત્યારે કલયુગ માં એમ કેવાય છે કે થોડી તપસ્યા થી ઘણું પરિણામ મેળવી શકાય. કરી ના પડે તપસ્યા, કરી ના પડે, કરી ના પડે, તપેલા જ છે. કાળ સારો આવવાનો, પણ અત્યારે બહુ દુખો પડશે, જીતા ભૌતિક દુઃખો એટલા બધા ઉત્પન્ન થવાના છે કે માણસ ને મગજ કામ નહીં કરી શકે. કારણ કે આપણા પરિણામ છે, શું છે એ પરિણામ છે? આપણે જે સ્કૂલ માં પરીક્ષા આપી હોય ત્યાંના પરિણામ આવે ને, એવું આ એક પરિણામ છે. શું છે? પ્રોગ્રેસ છૂટકો છે. પરિણામ એટલે મનુષ્ય જાતે આગળ કરેલા કર્મો નું પ્રાયશ્ચિત છે. પરિણામ એટલે પહેલા આગળ ઉપર મનુષ્ય જાતે કરેલા ફળો નું આ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત એટલે પ્રાયશ્ચિત તો પછી કરવું પડે છે, પરિણામ આવે પરિણામ એટલે પ્રાપ્તિ તો કરવું જ પડે, ભોગવવું પડે ને. આપડે પરીક્ષા આપેલી હોય ગઈ સાલ અને રિઝલ્ટ હમણે આવે તો નાપાસ થાય, ભોગવવું કોને પડે? ભોગવવું જ પડે, આપણે જ ભોગવવું પડે. એવું આ ભોગવટો છે. આ 1939 થી 1939 માળી ને તે તારથી આ દેશમાં લક્ષ્મી ની પ્રમાણિકતા હાવ ખલાસ થઈ ગયેલી, નૈતિકતા એના પરિણામ આવ્યા. હવે હવે લક્ષ્મી ના દુઃખ વધે એટલે બીજા બધી પ્રકારના દુઃખ એમાંથી ઉત્પન્ન થયેલા છે. પણ એ ભોગવી લીધા પછી ફરી નહીં રહ્યું નહીં, પછી હિસાબ રહ્યો નહીં, પછી એને છૂટકે થઈ જવું છૂટકો છે ને. ધ્યાન કરનારો કોણ? જેને પણ આત્મસ્મરણ કરવું છે, અંતરયાત્રા જેને કરવી છે, બહિર યાત્રા છે ને, એટલે બહિર યાત્રા ને તો કોઈ ધ્યાન હોતું જ નથી. ધ્યાનમાં જ છે ઉંદર ના મારવાના. શું કહ્યું? એ રૌદ્ર ધ્યાન છે, એના મોડા પર રૌદ્ર ધ્યાન મને દેખાય એ ખરું. શું હવે ધ્યાન વસ્તુ આપણા હિન્દુ અત્યારે હિન્દુસ્તાન માં મેડિટેશન કહેવામાં આવે છે ને, એ મેડિટેશન મેડિટેશન નથી, એ એકાગ્રતા છે. શું છે? એકાગ્રતા છે, કોન્સન્ટ્રેશન છે, એકાગ્રતા છે, એકાગ્રતા. શું મેડિટેશન વસ્તુ કેવી છે કે પોતે ધ્યાતા ધ્યેય નક્કી કરવું પડે. આપણે સમજવા ને, ધ્યાન ત્યાંનું કરવાનું કે ધ્યેય નક્કી કરવું પડે. આપ સમજાય ને? ધ્યેય તો નક્કી છે, પોતાને મેળવવો, સ્વયં ને મેળવવો, એ ધ્યેય છે. સ્વયં ને, હા એ ધ્યેય ખરો, આપડે અંતરયાત્રા દ્રષ્ટિથી વાત. એ ધ્યેય ખરો, એ આપણને સ્વયં ને મેળવવો એટલે એનો અર્થ શું કહેવા માંગો? તો આત્મજ્ઞાન થાય એ જ ને. હું એ કહેવા માંગુ છું કે હજી આપણે આત્મસ્મરણ જ્યાં સુધી નથી, એટલે ભય સ્મરણ છે, બહાર નું સ્મરણ છે, બરોબર, એટલે આત્મસ્મરણ નથી. આત્મસ્મરણ સતત રહે એને ધ્યાન કહે છે, કે આત્મસ્મરણ પોતાના તરફ મળે. અને જ્યાં સુધી એ સ્થિતિને પ્રાપ્ત નથી થયો, આત્મસ્થિરતા નથી થઈ, ત્યાં સુધી જે ગતિ એનું નામ ધ્યાન. અને આત્મસ્થિરતા થાય એને સમાધિ એમ કહે છે. તમારે જે રૂપ થવું હોય, જે રૂપ થવું હોય તે રૂપ ની ડેફિનેશન હોવી જોઈએ. એ સ્વરૂપ છે ને, સ્વરૂપ ની ડેફિનેશન તો સ્વરૂપ ની ડેફિનેશન વગર સ્વરૂપ હોય ને, સ્વરૂપ ની ડેફિનેશન હોય ને. ઠીક છે, સ્વરૂપ ની ડેફિનેશન ના હોય, સ્વરૂપ ની ડેફિનેશન છે. ચાર ચાર થી આ જે સ્વરૂપ માનવામાં આવે છે ને, એ બધું રોંગ છે. બધું કલ્પના છે, કલ્પના. ભલે માનવા કે ઢોંગ હોય, હે, બીજા ભલે માને જે માનતા હોય તે ઢોંગ હોય. આપ પણ ધ્યાન કરતા હશો ને, રોંગ રોંગ કહ્યું, ઢોંગ ની રોંગ રોંગ રોંગ. આપ પણ ધ્યાન કરતા હશો ને, આપ પણ ધ્યાન કરતા હશો ને. અમારે ધ્યાન ના થાય, અમારે ધ્યાન ત્યારે ધ્યાન અમારે હોય છે. ધ્યાન ની તો શું સમાધિ માનવું? ધ્યાન એટલે થવાની વસ્તુ. પોતે જે રૂપ થવું હોય ને, તે રૂપ થવા માટેનો સાધન બધા કહેવાય. પોતે ધ્યાતા થાય અને ધ્યેય નક્કી કરે કે આત્મા, આપ જો પોતાના સ્વરૂપમાં જવું હોય તો તે આત્મા શું છે જાણ્યા પછી એને ધ્યેય થાય નક્કી. તો બધી વાત બધું કલ્પિત વાત છે, સમજે ને? આત્માને જાણવા જ્યાં સુધી હજી આપણે તો જાણ્યો નથી, આત્મા ના જાણ્યું હોય ત્યાં સુધી એનું ધ્યાન કરાય નહીં, આત્માનું ધ્યાન કરાય નહીં. આત્મા તો જ્યાં સુધી જાણ્યા નહીં ત્યાં સુધી. આત્મા એટલે બધા શાસ્ત્રો એક અવાજે કહ્યું કે આત્મા ને પેલો જાણો તો બધું કામ લાગશે, નહીં તો આત્મા જાણ્યા બધું અંધારું ગોળ છે. એટલે આત્મા ને જાણવા માટે જે લીધી અંતર યાત્રા જે કરવાની, આત્મા ને જાણવા માટે એટલે પોતાને જાણવા માટે જે અંતર યાત્રા જે કરવાની છે એને ધ્યાન કહે છે. ના, એને પેલો યોગ એવું છે ને કે એમ નિયમ માં પેલું આવવું જોઈએ, એમ નિયમ અને આસન પ્રાણાયામ એ બધા ભાગમાં આવે ત્યાર પછી ધ્યાન. તો આત્મા પ્રાપ્ત થયા પછી ધ્યાન, તો ગણી નહીં તો ધ્યાન તો એમને હોય જ નહીં. ધ્યાન